શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 8મો અધ્યાય 5, 6, 7 ભૂમંડળના વિસ્તારનો અને આંબા જાંબુ કદંબ અને વટવૃક્ષના ફળોના રસથી પ્રગટ થયેલી નદીઓનું વર્ણન તથા ગંગાજીના અવતરણની કથા. ભગવાન નારાયણ કહે છે, દેવર્ષિ નારદ, હવે દ્વીપોના ખંડોના ભેદનો પ્રસંગ વિસ્તારથી સાંભળો. સર્વપ્રથમ લાખ યોજનના વિસ્તારમાં જંબુ દ્વીપનું નિર્માણ થયું. આ વિશાળ દ્વીપનો આકાર કમળબીજના કોષ જેવો હતો, કોષ જેવો ગોળ છે. આ દ્વીપમાં હજાર હજાર યોજન વિસ્તારના 9 ખંડ છે. તે ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલો છે. 8 મોટા મોટા પર્વતોથી આ ખંડ વિભાજિત છે. 2 ખંડો જે દક્ષિણથી ઉત્તર સુધીના વિસ્તારના છે તે ધનુષ આકારના છે. ત્યાં બીજા 4 ખંડો છે, તેમાં એક ઇલાવ્રત ખંડ છે જેના ચારે ખૂણા સપ્રમાણ છે. આ ઇલાવ્રત ખંડને મધ્ય ખંડ કહે છે. આ ખંડ જંબુદ્વીપના નાભી ભાગમાં આવેલો છે. ત્યાં લાખ યોજન ઊંચો એક સુમેરુ પર્વત છે. આ પર્વત ગોળાકાર પૃથ્વીરૂપી કમળનું બીજકોષ છે. તેનું શિખર 32 યોજનના વિસ્તારવાળું છે. આ પર્વતની તળેટી 16,000 યોજનના વિસ્તારવાળી છે અને તેટલા જ યોજન ઊંડા તેના મૂળ છે. ઇલાવ્રત ખંડની ઉત્તર સીમા રૂપે 3 પર્વતો આવેલા છે. તે પર્વતના નામ નીલ, શ્વેત અને શૃંગવાન છે. બીજો સુવર્ણમય ખંડ રમ્યક ખંડના નામથી પ્રસિદ્ધ છે. ત્રીજો કુરુ ખંડ છે. આ પર્વતો આ બધા ખંડોની હદ બતાવે છે. આ ખંડો આગળની બાજુ વિસ્તરેલા છે. તેની બંને બાજુ શાર સમુદ્ર સીમા રૂપે છે. તે ખંડની પહોળાઈ 2,000 યોજનથી વધારે છે. આમ ક્રમશઃ એક પછી એક ખંડ પૂર્વ તરફ લંબાયેલા છે. ઉત્તરમાં એક એક દશાંશનો તફાવત થતો જાય છે અને પહોળાઈમાં ક્રમશઃ ઓછા થતા જાય છે. આ ખંડોમાં ઘણી નદીઓ અને સમુદ્રો આવેલા છે. ઇલાવ્રત ખંડની દક્ષિણ દિશા દક્ષિણ તરફ નિષદ, હેમકૂટ અને હિમાલય નામના અત્યંત લાંબા પહોળા પર્વતો શોભી રહ્યા છે. એવું કહેવાય છે કે આ પર્વતો 10,000 યોજન ઊંચા છે. હરિવર્ષ, કિમપુરુષ અને ભારતવર્ષ આ ત્રણેય ખંડોનો વિભાગવાર યથાર્થ વર્ણન મળે છે. નિષદ, હેમકૂટ અને હિમાલય આ 3 પર્વતો તે ખંડોની સીમા રૂપે છે. ઇલાવ્રતના પશ્ચિમ ભાગમાં માલિનામ નામનો પર્વત છે. પૂર્વ તરફ શોભાયુક્ત ગંધમાદન પર્વત છે. તેથી બંને વિશાળ પર્વતો નીલગીરીથી નિષદ પર્વત સુધી 2,000 યોજનના વિસ્તારમાં ફેલાયેલા છે. તે પહોળા પણ ખૂબ છે. બંને પર્વતો આ ખંડની હદ નક્કી કરે છે. કેતુમાલ ખંડ અને ભદ્રાશ્વ ખંડની આ માલ્યવાન અને ગંધમાદન પર્વત હદ ગણાય છે. મંદર, મેરુ મંદર, સુપાશ્વ અને કુમુદા 4 પર્વત સુમેરુગીરી પર્વતના પાયારૂપ છે. તેનો વિસ્તાર 10,000 યોજન છે. તે સુમેરુગીરીની ચારે દિશાઓમાં આવેલા છે. આ 4 પર્વતો સુમેરુગીરીના જાણે થાંભલા છે. ચારે પર્વતો પર 4 વૃક્ષ છે, આંબો, જાંબુ, કદંબ અને વડ. આ ચારે વૃક્ષો 1,100 યોજન ઊંચા છે, જે સુમેરુ પર્વતની ધજા તરીકે શોભે છે. 4 વૃક્ષો અને 4 પર્વત સરખા વિસ્તારમાં ફેલાયેલા છે. તે સ્થાન અત્યંત ઊંડા તળાવોથી શોભી રહ્યું છે. તે તળાવો દૂધ, મદ, શેરડીનો રસ અને સ્વાદિષ્ટ જળથી ભરેલા છે. તે જળમાં સ્નાન આચમન કરનાર દેવતાઓને યોગિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. ત્યાં સ્ત્રીઓને આનંદ આપનારા 4 બગીચા છે. તે બગીચાઓના નામ નંદન, ચૈત્રરથ, વૈભાજ્ર અને સર્વભદ્ર છે. તેમાં સ્ત્રીઓના વૃંદ સાથે દેવતાઓ નિવાસ કરે છે. આવા મહાભાગ દેવતાઓ પરમ સ્વતંત્ર થઈને સુખપૂર્વક ત્યાં વિહાર કરે છે. મંદરાચલના વૃક્ષ સ્થળ પર એક દિવ્ય આંબાનું વૃક્ષ છે. તે વૃક્ષની ઊંચાઈ 1100 યોજન છે. તેના અમૃત તુલ્ય અને ત્રિકુટ પર્વત જેવા મોટા અને અતિ કોમળ ફળ છે. તે ફળ વૃક્ષ પરથી પડતા જ ફાટી જાય છે અને તેથી તેનો રસ વહી જાય છે. તે રસનો રંગ અરુણ સમુદ્રના જળ જેવો લાલ છે. એ રસમાંથી અરુણોદા નામની એક નદી નીકળી છે. તેનું જળ અતિ મધુર છે. મહારાજ, તે પર્વત પર ભગવતી શ્રી અરુણા બિરાજે છે. મુખ્ય મુખ્ય દેવતાઓ અને દેવીઓ તે દેવીની ઉપાસના કરે છે. તે દેવી સંપૂર્ણ મનોરથો પૂરા કરવાવાળા અને પાપોનો નાશ કરવાવાળા છે. અનેક પ્રકારના ઉપહાર અને બલિદાનથી પ્રસન્ન થઈ તે બધા પાપો દૂર કરી ભક્તોને નિર્ભય બનાવે છે. તેમની કૃપાથી સાધકો નિરોગી રહી કલ્યાણને પામે છે. આધ્યા, માયા, અતુલા, અનંતા, પુષ્ટિ, ઈશ્વર માલિની, દુષ્ટનાશકારી અને કાતિદાયીની નામોથી આ દેવી ભૂમંડળમાં પ્રસિદ્ધ છે. તે જ દેવીની કૃપાથી ત્યાં સોનું નીકળે છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, મેં જે નદીનું વર્ણન કર્યું છે તે અરુણોદા મંદર પર્વતમાંથી નીકળીને ઇલાવ્રત ખંડના પૂર્વ ભાગમાં વહે છે. ભગવતી જગદંબાની દાસીઓ તથા યક્ષો અને ગંધર્વોની પત્નીઓ અરુણોદાના જળમાં સ્નાન કરે છે. સ્નાન કરતા તેમના શરીરની દિવ્ય સુગંધથી જળ સુવાસિત થઈ જાય છે. એ જ પ્રમાણે મેરુ મંદરના વૃક્ષ સ્થળ પરના ઊંચા વૃક્ષો પરથી પડતા જાંબુ ફળ હાથી જેટલા મોટા છે. તે પણ પડતાની સાથે ફાટી જતા હોય તેમાંથી રસ વહે છે. તે રસથી જંબુ નામની નદી બનીને મેરુ મંદર પર્વત પરથી પૃથ્વી પર પડે છે. આ નદી ઇલાવ્રત ખંડના દક્ષિણ તરફ વહે છે. જાંબુ ફળના સ્વાદથી પ્રસન્ન થનારા ત્યાંના દેવીની જાંબુવાદિની કહે છે, ત્યાં રહેનારા દેવતા, નાગ, ઋષિ અને રાક્ષસ બધા જ આ દેવીની ઉપાસના કરે છે. બધા પ્રાણીઓ પર કૃપા કરવાના સ્વભાવવાળા તે દેવીના સ્મરણથી પાપી લોકો પણ પાવન થઈ જાય છે અને રોગીઓના રોગ નષ્ટ થાય છે. તેમના કીર્તનથી તમામ વિઘ્નો નાશ પામે છે. કોકિલાક્ષી, કામકલા, કરુણા, કામ પૂજિતા, કઠોર વિગ્રહા, ધન્યા, નાખીમાન્યા અને ગભસ્તીની દેવીના નામોનું ઉચ્ચારણ કરીને મનુષ્ય સતત જપ કરવા જોઈએ. જંબુ નદીના બંને કિનારાની જે માટી છે તે જંબુના રસથી પલળી જાય છે. પછી સૂર્ય અને પવન તેને સૂકવી નાખે છે. તેમાંથી વિદ્યાધરો અને દેવાંગનાઓના વિવિધ પ્રકારના આભૂષણો બને છે. તેને જાંબનંદ સુવર્ણ કહેવાય છે. આ સોનાથી સ્ત્રીઓની ઈચ્છા પૂરી કરવાવાળા દેવતાઓ મુગટ, કંદોરા, બાજુબંધ વગેરે બનાવે છે. કદંબનું મહાન વૃક્ષ સુપાર્શ્વ પર્વત પર આવેલું છે. વૃક્ષમાં 5 જગાએ પોલા બાકોરા હતા. તેમાંથી 5 ધારાઓ સુપાર્શ્વગીરીના શિખરથી માંડીને શિખરથી પડીને પૃથ્વી પર આવી છે. આ 5 ધારાઓનું નામ મધુધારા છે. ઇલાવૃત ખંડની પશ્ચિમ દિશામાં તે વહે છે. ભક્તોનું કાર્ય સિદ્ધ કરવા માટે ધારેશ્વરી નામના દેવી ત્યાં બિરાજે છે. તે સ્થાનમાં બીજા જે દેવીઓ બિરાજે છે તેમના નામ દેવપૂજ્યા, મહોત્સાહા, કાલરૂપા, મહાનના, કર્મફલદા, કાંતાર, ગ્રહણેશ્વરી, કરાલ દેહા, કાલાંગી અને કામકોટી પ્રવર્તિની છે. આ નામોથી અહીં દેવી ભગવતી જગદંબાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ પ્રમાણે કુમુદ પર્વત પર જે સતબલ નામથી જાણીતું વડનું વૃક્ષ છે તેની શાખાઓથી નીચે લટકીને 5 ધરા કુમુદગીરીના શિખર પરથી નીચે પૃથ્વી પર આવ્યા છે અને તે બધા દૂધ, દહીં, ઘી, મધ, ગોળ, અન્ન, વસ્ત્ર, સૈયા, આસન અને અલંકાર વગેરેથી યુક્ત હોય કામનાઓને પૂરનારા છે. આ ધરા ઇલાવ્રત ખંડથી ઉત્તર ભાગમાં થઈને બધી દિશાઓની ભૂમિને ભીંજવે છે. તેના તટ પર ભગવતી મીનાક્ષીનું મંદિર છે. દેવો અને દાનવો બધા દેવીની ઉપાસના કરે છે. સ્વર્ગવાસી દેવતાઓને તરત ફળ આપનારા દેવીના નામ આ પ્રમાણે છે, નીલાંબરા, રૌદ્રમુખી, નીલાલયુક્તા, નીલાલયુક્તા, નાકિની દેવસંગના ફલદા વરદા અતિ માન્યા અતિ પૂજ્યા મત માતંગ ગામિની મદોન્માદિની માનપ્રિયા માનપ્રિયાંતરા માર વેગધરા માર પૂજિતા માર માદિની મયુરવર શોભાઢ્યા અને શિખીવાહન ગર્ભભૂ આ નામોથી યુક્ત પદો દ્વારા દેવીની વંદના કરવી જોઈએ. આ દેવી મીન લોચના પણ કહેવાય છે. પરબ્રહ્મ સાથે સંપર્ક રાખનારા ભગવતી જપ ધ્યાન કરનારને સન્માન આપનારા છે. નારદ ઉપયુક્ત ધરાઓનું જળ પીવાથી રગે રગમાં ચેતના આવે છે. આ જળ પીવાથી વૃદ્ધાવસ્થા આવતી નથી. આ ઉપરાંત થાક પરસેવો વગેરેની દુર્ગંધ વ્યાધિ મૃત્યુ ઠંડી ગરમી અને વાયુના રોગોથી જીવનમાં નિરસ્થા આવતી અને આવતી તથા અનેક પ્રકારની આપત્તિઓ જેવી કોઈ પણ વિષમ પરિસ્થિતિનો ભોગ બનવું પડતું નથી. અર્થાત આ જળના પ્રભાવથી મનુષ્ય આજીવન સુખી રહે છે. હવે સુમેરુ પર્વતની વચ્ચે આવેલા પર્વતનું વર્ણન કરું છું. આ સુમેરુ પર્વતને સ્વર્ણમય પર્વત કહે છે. આ સિવાય 20 પર્વતનું વર્ણન આવે છે જે કળીના એટલે કે કર્ણિકા રૂપમાં આવેલા છે. તે બધાનું મૂળ સુમેરુ પર્વત છે. સુમેરુ પર્વત બીજા પર્વતોથી ચારે બાજુથી ઘેરાયેલો છે. તે 20 પર્વતોના નામ શૃણવત, કુરંગ, કુરગ, કુસુંબ, વિંકકત, ત્રિકુટ, શિશિર, પતંગ, રૂચક, નિષદ, સિતિવાસ, કપિલ, શંખ, વૈદુર્ય, ચારુધી, હંસ, ઋષભ, નાગ, કાલંજર અને નારદ છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, સુમેરુ પર્વતની પૂર્વમાં જઠર અને દેવકુટ નામના બે પર્વત છે. તેમની લંબાઈ 18,000 યોજન અને પહોળાઈ 2,000 યોજન છે. બીજા પવમાન અને પારિયાત્ર નામના બે પર્વત સુમેરુ ગિરીની પશ્ચિમમાં છે. આ બંને પર્વતો જઠર અને દેવકુટ પર્વતો જેટલા જ લાંબા પહોળા છે. સુમેરુ ગિરીના દક્ષિણમાં કૈલાસ અને કરવીર નામના બે પર્વત છે. તે પણ ઉપરોક્ત પર્વત જેટલા જ વિસ્તારવાળા છે. તે જ રીતે સુમેરુના ઉત્તરમાં ત્રિશંગ અને મકર નામના બે પર્વત છે. આ 8 પ્રસિદ્ધ પર્વતોથી સુમેરુ પર્વત ઘેરાયેલો છે. સુમેરુ પર્વતને કાંચનગીરી પણ કહે છે. આ પર્વત સૂર્ય જેવો તેજસ્વી છે. આ સુમેરુ પર્વતના શિખર પર બ્રહ્માજીનો બ્રહ્મલોક છે. શિખરના મધ્ય ભાગમાં આ બ્રહ્મલોક આવેલો છે. તે 10,000 યોજન વિસ્તારનો છે. આ સુવર્ણમય પુરીના ચારે ખૂણા સમ એટલે બરાબર છે. તત્વજ્ઞાનીઓ અને મહાત્માઓનું કહેવું છે કે તે નગરીની આસપાસ 8 લોકપાલોની જુદી જુદી 8 સોનાની નગરીઓ છે. જે લોકપાલને જે દિશામાં રહેવું જોઈએ એ પ્રમાણે તે ત્યાં રહે છે. તે નગરીઓનો રંગ પણ લોકપાલોના શરીરના રંગ જેવો છે. તેની લંબાઈ અને પહોળાઈ 2,500 યોજન છે. આમ સુમેરુગીરી પર કુલ 9 પુરીઓ આવેલી છે. તેના નામ મનોવતી, અમરાવતી, તેજોવતી, શૈમની, કૃષ્ણાંગના, શ્રદ્ધાવતી, ગંધવતી, મહોદયા અને યશોવતી છે. બ્રહ્મા, ઇન્દ્ર, અગ્નિ અને યમ વગેરે લોકપાલો ક્રમશઃ આ પુરીઓમાં રહે છે. ભગવાન વિષ્ણુએ બલિરાજાના યજ્ઞ વખતે વામન અવતાર ધારણ કર્યો હતો. તેમના ડાબા પગના અંગૂઠામાંથી બ્રહ્માંડના ઉપરી ભાગમાં છેદ થઈ ગયો. તેમાંથી ગંગાજી પ્રગટ થયા. તે સ્વર્ગના શિખર પર આવીને રોકાઈ ગયા. આ ગંગાજીમાં અખિલ જગતના પાપો નષ્ટ કરવાનું સામર્થ્ય છે. તેઓ પાપોના નાશ કરનારા જળથી ભરપૂર છે. સમગ્ર સંસારમાં ગંગાજીને સાક્ષાત ભગવત પદી એટલે કે ભગવાનના ચરણમાંથી નીકળેલી માને છે. તેઓ બધી નદીઓના સ્વામીની છે. 1,000 યુગો પછી તે ત્યાંથી સ્વર્ગના શિખર પર જેને વિષ્ણુપદી કહે છે શિખર પર આવ્યા. આ એ સ્થાન છે જ્યાં ઉતાન પાદના પુત્ર પરમ ભક્ત ધ્રુવ રહે છે. તેઓ શ્રી હરિના ચરણ કમળમાં આસક્ત રહે છે. રાજર્ષિ ધ્રુવે અવિચળ સ્થાન પર સપ્ત ઋષિઓ સાથે અત્યારે પણ બિરાજે છે. આ સપ્ત ઋષિઓ ગંગાજીના પ્રભાવથી સારી રીતે પરિચિત છે. તેઓ અખિલ જગતના કલ્યાણને વરેલા છે. તેથી તેઓ ગંગાજીની પ્રદક્ષિણા કર્યા કરે છે. તેઓ માને છે કે ગંગાજી પરમ સિદ્ધિદાયક હોવાથી તેમના ઉપાસકોને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જટાજૂટને ધારણ કરતા સપ્તઋષિઓ ગંગાજીને મસ્તક નમાવી સદા સ્નાન કરે છે. વિષ્ણુપદીમાંથી વૈકુંઠમાંથી નીચે ઉતરતા દેવી ગંગા અનેક વિમાનોથી વ્યાપ્ત દેવયાન માર્ગે થઈને ચંદ્રમંડળમાં પહોંચીને ત્યાંથી બ્રહ્મલોકમાં આવ્યા. હે નારદ, બ્રહ્મલોકમાં આવ્યા પછી ગંગાના ચાર ભાગ થયા. તે ચાર ભાગ સીતા, અલકનંદા, ચક્ષુષ અને ભદ્રા, આ ચાર ધારાઓ પ્રસિદ્ધ છે. ચારે દિશાઓમાં પ્રવાહિત થઈ આગળ જતા તે બધી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. સંપૂર્ણ પાપોનો નાશ કરનારી સીતા ગંગાજી બ્રહ્માંડથી ઉતરીને કેસર નામના પર્વતના શિખર પર આવી. ત્યાંથી નીકળીને ગંધમાદન પર્વતના શિખર પર તે ધારા પડી. તેની વચ્ચેથી નીકળીને ભદ્રાશ્વ ખંડની પૂર્વમાં આવી. ત્યાર પછી દેવતાઓથી પૂજાયેલી તે ક્ષીરસાગરમાં લીન થઈ. ત્યાર પછી ચક્ષુષ નામથી પ્રસિદ્ધ ગંગાજીની બીજી ધારા માલ્યવાન પર્વતના શિખર પરથી નીકળી. ખૂબ વેગથી વહીને તે કેતુમાલ ખંડમાં આવી. ત્યાંથી તેનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેવા લાગ્યો અને ત્યાર પછી સમુદ્રને મળી ગઈ. નારદ, ગંગાજીની ત્રીજી ધારા અલકનંદા છે. એ પવિત્ર નદી બ્રહ્માંડના દક્ષિણમાં વહીને હેમકૂટ પર્વત પર પહોંચી. તેના વચ્ચે અનેક વન પહાડોને ભીંજવતી ભારત ખંડમાં આવી અને ત્યાર પછી આ ત્રીજી એટલે કે ગંગા અલકનંદા દક્ષિણ સાગરને જઈને મળી ગઈ. ત્યાર પછી ચોથી ભદ્રા નામની ધારા શૃંગવાન પર્વતમાંથી નીકળી ત્રણેય લોકને પવિત્ર કરનારી એ ગંગા ત્યાંથી વહીને સમુદ્રને જઈને મળી. તેના પ્રવાહથી વચ્ચેનો ઉત્તર કુરુપ્રદેશ અત્યંત તૃપ્ત થયો છે. નારદ, બીજા પણ કેટલાક સમુદ્ર અને નદીઓ પ્રત્યેક ખંડમાં છે. આ બધાનો ઉદગમ સ્થાન મેરુ અને મંદર પર્વત છે. આ નવ ખંડોમાં ભારત ખંડને કર્મક્ષેત્ર કહેવામાં આવે છે. બીજા આઠ ખંડો પૃથ્વી પર રહેલા હોવા છતાં સ્વર્ગના ફળને આપનારા છે. સ્વર્ગમાં રહેનારા પુરુષોના જ્યારે પુણ્ય સમાપ્ત થઈ જાય છે ત્યારે તે ભોગ સ્થાનમાં આવે છે. તે ખંડોના લોકોનું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે. તેમના શરીર વજ્ર જેવા કઠોર હોય છે. તેમનામાં 1,000 હાથીઓનું બળ હોય છે. તેમનામાં 1,000 હાથીઓનું બળ હોય છે. તેઓ ક્રીડાપ્રિય હોય છે અને તેમને બધા સુખો સુલભ હોય છે. તે આયુષ્ય પૂરું થવાના 1 વર્ષ પૂર્વ સુધી સ્ત્રીઓમાં ગર્ભધારણ શક્તિ હોય છે અને સદા અને ત્યાં સદા ત્રેતાયુગની જેમ સમય વર્તમાન રહે છે. અધ્યાય 5, 6, 7 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.